श्री पद्म पुराण उत्तरखंड अध्याय 10। महाराज दशरथ द्वारा शनि ने संतुष्ट करीने लोक कल्याण करू। नारद जी पूछू, हे सूर्यश्रेष्ठ, शनेश्वर द्वारा प्राप्त पीड़ा नु निवारण कई रीते थाय छे ए मने जणावो। महादेव जी बोलिया, हे देवर्षि, सांभळो, शनेश्वर ए देवताओमां प्रसिद्ध कालरूपी महान ग्रह छे। तेमना मस्तक पर जटा छे, शरीर पर घणा रोम छे तथा ए दानवोने भयभीत करनारा छे। पूर्वकाळनी वात छे, रघुवंशमां दशरथ नामे एक बहु मोटा राजा थई गया। तेओ चक्रवर्ती सम्राट महान वीर तथा साते द्वीपोना स्वामी हता। ते दिवसोमां ज्योतिषीओ एवुं जाणीने के शनेश्वर कृतिकाना अंत में जय पहुंचया छे, त्यारे तेमणे राजा ने जाण करी के महाराज आ समय शनि रोहिणी पर थी आगळ वधशे। तेने अत्यंत उग्र साकट भेद योग कहे छे, जे देवता अने असुरो माटे पण भयंकर छे। आना कारणे 12 वर्ष सुधी पृथ्वी पर दुकाळ पड़शे। आवुं सांभळीने राजाए मंत्रीओ साथे विचार कर्यो अने वशिष्ठ वगैरे ब्रह्मज्ञानीओने पूछ्युं, हे ब्राह्मण, आ संकट ने रोकवानो क्यों उपाय छे? वशिष्ठ जी बोलिया, हे राजन, आ रोहिणी प्रजापति ब्रह्माजी नु नक्षत्र छे, तेनु भेदन थई जाय तो प्रजा कई रीते रही सके? ब्रह्मा ने इंद्र ने माटे पण आ योग असाध्य छे। महादेव जी कहे छे, हे नारद, आ परिस्थिति नो विचार करीने राजा दशरथे महान साहस करीने दिव्यास्त्रो ने दिव्य धनुष्य लईने रथ पर आरूढ़ थईने बहु तीव्र गति थी नक्षत्र मंडल में गया। रोहिणी पुष्ट सूर्य थी 1,25,000 योजन ऊपर छे। त्या पहुंची ने राजाए धनुष्य ने कान सुधी खेची ने तेना पर संहारास्त्र नु संधान कर्यु। ते अस्त्र देवता अने असुरो माटे भयंकर हतु। तेने जोईने शनि थोड़ा भयभीत थईने हसता रहीने बोलिया, हे राजेन्द्र, मारो महान पुरुषार्थ शत्रु ने भयभीत करनारो छे। मारी दृष्टि पड़ता देवता असुर मनुष्य सिद्धो विद्याधरो ने नाग बधा भस्म थई जाय छे, परंतु तमे बची गया। तेथी हे महाराज, तमारा पराक्रम अने तेज थी हूँ संतुष्ट छू। तमे वरदान मागो, तमे जे मागशो ते हूँ अवश्य आपीश। दशरथे कह्युं, हे शनिदेव, જ્યાં સુધી નદીઓને સમુદ્ર છે, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર સહિત પૃથ્વી છે, ત્યાં સુધી તમે રોહિણીનું ભેદન કરીને આગળ વધશો નહીં। સાથે જ 12 વર્ષો સુધી કદી દુકાળ ન પડે। શનિ બોલ્યા, એવમ અસ્તુ। મહાદેવજી કહે છે, આ બંને વરદાન મેળવીને રાજા બહુ પ્રસન્ન થયા। તેમના શરીરમાં રોમાંચ થઈ આવ્યો। તેઓ રથ પર ધનુષ્ય મૂકીને હાથ જોડીને શનિદેવની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા। દશરથ બોલ્યા, જેમના શરીરનો વર્ણ શ્યામ નીલ તથા ભગવાન શંકર જેવો છે, તે શનિદેવને નમસ્કાર છે। જેઓ જગતને માટે કાલાગ્નિ અને કૃતાંત રૂપ છે, તે શનેશ્વરને વારંવાર નમસ્કાર છે। જેમનું શરીર કંકાલ એટલે હાડપિંજર છે તથા જેમના દાઢી મૂછ અને જટા વધી ગયેલા છે, તે શનિદેવને પ્રણામ છે। જેમના મોટા મોટા નેત્ર પીઠને ચોંટી ગયેલું પેટ તથા બિહામણો આકાર છે, તે શનિદેવને નમસ્કાર છે। જેમના શરીરનું માળખું વિસ્તૃત છે, જેમના રોમ બહુ જાડા છે, જેઓ લાંબા પહોળા પરંતુ ક્ષીણ શરીરવાળા છે તથા જેમની દાઢો કાળ જેવી છે, તે શનિદેવને વારંવાર પ્રણામ છે। હે શનિ, તમારા નેત્ર ખોખલા જેવા પોલા અને ઊંડા છે, તમારી સામે જોવું પણ કઠણ છે। તમે ઘોર રૌદ્ર ભીષણ અને વિકરાળ છો, તમને નમસ્કાર છે। હે બલિમુખ, તમે સર્વ કાંઈ ભક્ષણ કરનારા છો, તમને નમસ્કાર છે। હે સૂર્યનંદન, હે ભાસ્કર પુત્ર, હે અભય આપનારા દેવતા, તમને પ્રણામ છે। હે નીચે તરફ દ્રષ્ટિ રાખનારા શનિદેવ, તમને નમસ્કાર છે। હે સમર્થક, તમને પ્રણામ છે। મંદ ગતિએ ચાલનારા શનેશ્વર, તમારું પ્રતિક તલવાર સમાન છે, તમને ફરી પ્રણામ છે। તમે તપસ્યા દ્વારા પોતાના દેહને દગ્ધ કરી દીધું છે, તમે સદા યોગાભ્યાસમાં તત્પર ભૂખથી આતુર અને અતૃપ્ત રહો છો, તમને સદા સર્વદા નમસ્કાર છે, હે જ્ઞાન નેત્ર તમને પ્રણામ છે, હે કશ્યપ નંદન સૂર્યના પુત્ર શનિદેવ તમને નમસ્કાર છે, તમે પ્રસન્ન થાઓ તો રાજ્ય આપી દો છો અને નારાજ થતા તે તરત હરી લો છો, દેવતા અસુર મનુષ્ય સિદ્ધ વિદ્યાધર અને નાગ આ બધા તમારી દ્રષ્ટિ પડતા સમૂળ નષ્ટ થઈ જાય છે, હે દેવ મારા પર પ્રસન્ન થાઓ, હું વરદાન પ્રાપ્ત કરવાને યોગ્ય છું અને તમારા શરણે આવ્યો છું, નમઃ કૃષ્ણાય નીલાય સ્થિતિકંઠ નિભાય ચ, નમઃ કાલાગ્નિ રૂપાય કૃતાંતતાય કૃતાંતાય ચ વે નમઃ, નમો નિર્મામ સદેહાય દીર્ઘશ્મશ્રુ જટાય ચ, નમો વિશાલ નેત્રાય શુષ્કોદર ભયાકૃતે, નમઃ પુષ્કલગાત્રાય સ્થૂલ રોમણે ચ વે પુનઃ, નમો દીર્ઘાય શુષ્કાય કાલદ્રષ્ટ નમો અસ્તુ તે, નમસ્તે કોટરાક્ષાય દુર્નિરીક્ષાય વે નમઃ, નમો ઘોરાય રુદ્રાય ભીષણાય કરાલિને, નમસ્તે સર્વભક્ષાય બલિમુખ નમો અસ્તુ તે, સૂર્યપુત્ર નમસ્તે અસ્તુ, ભાસ્કરે અભયદાય ચ અધો દ્રષ્ટુએ નમસ્તે અસ્તુ, સમર્તક નમો અસ્તુ તે, નમો મંદગતે તુભ્યં નિસ્ત્રીશાય નમો અસ્તુ તે, તપસા દગ્ધ દેહાય નિત્યં યોગરતાય ચ નમો, નિત્યં સુધાર્તાય અતૃપ્તાય ચ વે નમઃ, જ્ઞાન ચક્ષુર્નિમર્શ નમસ્તે અસ્તુ, કશ્યપાત્મજ શૃણવે તૃષ્ટો દદાસી વૈરાજ્યં રુષ્ટો હરસી તક્ષણાત, દેવાસુર મનુષ્યા મનુષ્યાશ્વ સિદ્ધ વિદ્યાધરો રગાઃ ત્વયા વિલોકિતાઃ સર્વે નાશં યાન્તિ સમૂલતઃ, પ્રસાદં કુરુ મે વે દેવ વરાહો અહં મુ પાગતઃ. 34મા અધ્યાયના 27-37 શ્લોક સંખ્યા. આતૃ મહાદેવજી કહે છે, હે નારદ, રાજા આ પ્રમાણે સ્તુતિ કરવાથી ગ્રહોના રાજા મહાબળવાન સૂર્યપુત્ર શનિ બોલ્યા, ઉત્તમ વ્રતના પાલન કરતા હે રાજેન્દ્ર, તમારી આ સ્તુતિથી હું સંતુષ્ટ છું, હે રઘુનંદન તમે ઈચ્છા હોય તે માગો, હું તમને જે માગશો તે જરૂર આપીશ. દશરથ બોલ્યા, હે સૂર્યનંદન, આજથી તમે દેવતા અસુર મનુષ્ય પશુ પક્ષી તથા નાગ કોઈ પણ પ્રાણીને પીડશો નહીં. શનિએ કહ્યું, હે રાજન, દેવતા અસુર મનુષ્ય સિદ્ધ વિદ્યાધર તથા રાક્ષસ આમનામાંથી કોઈના પણ મૃત્યુ સ્થાન જન્મ સ્થાન અથવા ચોથા સ્થાનમાં રહું તો તેમને મૃત્યુનું કષ્ટ આપી શકું છું, પરંતુ જે શ્રદ્ધાપૂર્વક પવિત્ર અને એકાગ્રતાથી મારી લોઢાની સુંદર પ્રતિમાનું શમીના પાંદડાથી પૂજન કરીને તલમિશ્રિત અડદ ભાત લોઢું કાળી ગાય કે કાળા વૃષભનું બ્રાહ્મણને દાન કરે છે તથા મારા સ્તોત્ર વડે શનિવારે પૂજાપાઠ કરે છે તેને હું કદી પીડા આપીશ નહીં. ગોચરમાં જન્મલગ્નમાં દશાઓ તથા અંતરદશાઓમાં ગ્રહપીડાનું નિવારણ કરીને હું સદા તેની રક્ષા કરીશ. આ પ્રમાણે કરવાથી સંપૂર્ણ સંસાર પીડાથી મુક્ત થઈ શકે છે. હે રઘુનંદન, આ પ્રમાણે મેં યુક્તિપૂર્વક તમને વરદાન આપ્યું છે. મહાદેવજી કહે છે, હે નારદ, તે ત્રણ વરદાન મેળવીને રાજા દશરથે પોતાને કૃતાર્થ માન્યા. તેઓ શનેશ્વરને નમસ્કાર કરીને તેમની આજ્ઞા લઈને રથ પર બેસીને પોતાના સ્થાને ચાલ્યા ગયા. તેમણે કલ્યાણ પ્રાપ્ત કરી લીધું હતું. જે વ્યક્તિ શનિવારે સવારે આ સ્તોત્રનો પાઠ કરશે તથા શ્રદ્ધાથી સાંભળશે તે પાપ મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે. અધ્યાય 10 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.